वाल्मीकि रामायण किष्किंधा कांड 48मो सर्ग। दक्षिण दिशा में गयेला वानरोए सीता नी शोधनो आरंभ करो। त्या तार अने अंगदनी साथे हनुमान जी ओशिंता सुग्रीवे बतावेली दक्षिण दिशाना देशों तरफ चाल्या। ए बधा श्रेष्ठ वानरोनी साथे घणा दूरनो रस्तो कापीने हनुमानजी विंध्याचल पर गया अने त्यानी गुफाओ, जंगलों, पर्वतना शिखरो, नदियों, दुर्गम स्थानों, सरोवरों, मोटा मोटा वृक्षों, झाड़ियों अने जात जातना पर्वतों तथा वनना वृक्षों में बधी बाजू शोधता हरिया। पण त्या ए सगड़ा वीर वानरोए मिथिलेश कुमारी जनक नंदनी सीता ने ક્યાંય જોયા નહીં। એ બધા દુર્ધર્ષ વીર વિવિધ પ્રકારના ફળમૂળનું ભોજન કરતા રહીને સીતાને શોધતા અને જ્યાં ત્યાં રોકાઈ જતા હતા। વિંધ્ય પર્વતની આસપાસનો વિસ્તાર અનેક ગુફાઓ તથા ગીચ જંગલોથી ભરચક હતો, તેથી ત્યાં જાનકીજીને શોધવામાં ભારે મુશ્કેલી પડતી હતી। ભયંકર દેખાતા તેના સુનસાટ જંગલોમાં ન તો પાણી મળતું હતું કે ન કોઈ માણસ જોવા મળતો હતો। આવા જંગલોમાં પણ શોધ કરતી વેળાએ એ વાનરોને ભારે કષ્ટ વેઠવું પડ્યું। એ વિશાળ પ્રદેશ અનેક ગુફાઓ અને ગીચ વનોથી વ્યાપ્ત હતો, તેથી ત્યાં શોધ કરવાનું કાર્ય બહુ કપરું જણાતું હતું। ત્યાર પછી એ બધા વાનર યુથપતિઓ એ દેશને છોડીને બીજા પ્રદેશમાં ગયા, જ્યાં જવું વિશેષ કપરું હતું। છતાં પણ વાનરોને ક્યાંય કોઈનો ભય ન હતો। ત્યાંના વૃક્ષોમાં કદી ફળ આવતા ન હતા અને એમની ડાળીઓ પર પાંદડા પણ ન હતા। ત્યાંની નદીઓમાં પાણી બિલકુલ ન હતું। કંદમૂળ વગેરે તો ત્યાં સર્વથા દુર્લભ હતા। એ પ્રદેશમાં ન પાડા હતા કે ન હરણ અને હાથી, ન વાઘ હતા કે ન પક્ષી, તથા વનચારી અન્ય પ્રાણીઓનો પણ ત્યાં અભાવ હતો। ત્યાં ન વૃક્ષો હતા, ન છોડ, ન ઔષધિઓ હતી, ન લતા વેલો। એ દેશના તળાવમાં કુમળા પર્ણ અને ખીલેલા ફૂલોવાળા કમળ પણ ન હતા, તેથી એ તળાવડીઓ ન જોવા જેવી હતી કે ન એમાં સુગંધ છવાયેલી હતી કે ન ત્યાં ભમરાઓનો ગુંજારો હતો। પહેલાં ત્યાં કંડુ નામના પ્રસિદ્ધ એક મહાનુભાવ સત્યવાદી અને તપસ્યાના ધનથી શોભતા મહર્ષિ રહેતા હતા, જેઓ બહુ અમરસિંહ હતા। એમના પ્રત્યે થયેલા અપરાધને તેઓ સહન કરતા ન હતા। સોચ સંતોષ વગેરે નિયમોનું પાલન કરવાના કારણે એ મહર્ષિને કોઈ તિરસ્કૃત કે પરાજિત કરી શકતું ન હતું। એ વનમાં એમનો એક નાનો પુત્ર કે જે 10 વર્ષનો હતો કોઈ કારણે મૃત્યુ પામ્યો। આથી કોપાયમાન થઈને એ મહામુનિ એ વનવાસી જીવનનો અંત આણવા માટે તૈયાર થયા। એ ધર્માત્મા મહર્ષિએ એ સમગ્ર વિશાળ વનને શાપ આપી દીધો, જેથી આશ્રયહીન, દુર્ગમ તથા પશુ પક્ષીઓથી શૂન્ય બની ગયું। ત્યાં સુગ્રીવનું પ્રિય કરનારા એ મહામનસ્વી વાનરોએ એ વનના બધા પ્રદેશો, પર્વતોની કંદરાઓ તથા નદીઓના ઉદ્ગમ સ્થાનોમાં એકાગ્રચિત થઈને શોધ કરી, પરંતુ ત્યાં પણ એમને જનકનંદની સીતા અથવા એમનું અપહરણ કરનાર રાવણનો પત્તો લાગ્યો નહીં। ત્યાર પછી લતાઓ અને ઝાડીઓથી વ્યાપ્ત એવા બીજા કોઈ ભયંકર વનમાં પ્રવેશ કરીને હનુમાન વગેરે વાનરોએ ભયાનક કર્મ કરનારા એક અસુરને જોયો, જેને દેવતાઓથી કોઈ ભય ન હતો। એ ઘોર નિશાચરને પર્વતની જેમ સામે ઊભેલો જોઈને બધા વાનરોએ પોતાના ઢીલા વસ્ત્રોની સારી પેઠે ખસી લીધા અને બધા જ એ પર્વતાકાર અસુર સાથે બાથ ભેળવા તૈયાર થઈ ગયા. ત્યાં એ બળવાન અસુર પણ એ બધા વાનરોને જોઈને બોલ્યો, અરે આજે તમે બધા મરાઈ ગયા. આમ કહીને અત્યંત ક્રોધિત થઈને બાંધેલી મુઠ્ઠીનો મૂકો તાણીને એમની સાથે સામે દોડ્યો. એને એકદમ આક્રમણ કરતો જોઈને વાલીપુત્ર અંગદ સમજ્યા કે આ જ રાવણ છે, તેથી એમણે આગળ વધીને એને એક લાફો મારી દીધો. વાલીપુત્ર મારવાથી અસુર મોઢેથી રક્ત ઓગતો ફાટીને પડી ગયેલા પર્વતની જેમ પૃથ્વી પર જઈને પડ્યો અને એનું પ્રાણ પંખેર ઉડી ગયું. ત્યાર પછી વિજયના ઉલ્લાસથી સુશોભિત થનારા વાનરો મોટાભાગે ત્યાંના બધી પર્વતી ગુફાઓમાં શોધવા લાગી. જ્યારે ત્યાંના સમગ્ર પ્રદેશમાં શોધ કરી લેવામાં આવી ત્યારે સઘળા વનવાસી વાનરોએ કોઈ બીજી પર્વતની ગુફામાં પ્રવેશ કર્યો જે પહેલાં કરતાં પણ ભયાનક હતી. એમાં પણ શોધતા તેઓ થાકી ગયા અને નિરાશ થઈને બહાર નીકળી ગયા. પછી એ બધા જ એકાંત સ્થાનમાં એક વૃક્ષની નીચે ખિન્ન ચિત્તના થઈને બેસી ગયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત પારસરામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 48મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.